આપું હોય તો આપું, હોય તો આપ નહી. દસ હજાર દસ હજાર કરી શા માટે કરી તો આપત કરી ભાઈ 20,000 લેવા આવે. આપણા તરફ થી ફાઇલ જેટલી ક્લોઝ થાય એટલી કરી નાખવાની, પછી ના થાય તો વ્યવસ્થિત અમારી ફાઇલ નહીં હોના. હેલો, આમ ફિર અમારે ટેન્શન નહીં હોતા. એક બી ફાઇલ નહીં, ઇન્કમ ટેક્સ વાળા બી ફાઇલ નહીં. ઇન્કમ ટેક્સ વાળા ને 4,000 અમારી પાસે ખોટા લિયા હૈ. તો ફર ઇનકમ ટેક્સ મેરે કો બોલને લગા, સાહેબ કો બોલને લગા કે સાહેબ એ કોણ હૈ આપ જાનતા હૈ? વો હમ દરરોજ દર્શન કરને કો જાતા હૈ ઓર આપ એસે ઇસકો ઇસકો ઝૂઠ ઝૂઠ માનતા હૈ એક છોટી સી બાબત માં. તો ફર સાહેબ કો બોલને લગા કે હમ ભી દર્શન કરને કો આયેગા, મગર વો તો હમ નહીં, દૂસરા નહીં કરેગા. નો ચેન્જ, વો ચેન્જ નહીં કરેગા, હમ ભી દર્શન કરને કો આયેગા. ફર વો બોલને લગા ઇનકમ ટેક્સ એક્સપર્ટ કે આપે લી વો એસા કહેતા આપ એક એક મિનિટ ઇસકો ભેગા હો જાઓ તો ઇસકો મન ફિર જાતા હૈ. મેને બોલ દિયા કે નહીં વો કરતા હૈ, વોહી કરેક્ટ હૈ, વોહી કરેક્ટ હૈ, માટે મત બોલો અભી. ફિર ભર દેના કહા બસ, અભી અભી ભી ઇનકમ ટેક્સ ચાલુ હૈ મેરા. હા વો તો સાથ કે પીછે, હાં ભર દેને કહા. ફાઇલ ક્લોઝ. જય આપ સમજ ગયા ભાઈ. આપસે મિલે ઉસકે 3 દિન કે બાદ યે બિલકુલ વૈસા હી હુઆ જૈસે આપને બતાયા. શું થયા? યે આપને જરા બતાવે છે એક વાત વાત કરે છે. આપકો મિલે ઉસકે દૂસરે તીસરે દિન કોઈ હુઆ હે? આપને મિલા ને ત્યાર પછી ભીરા કી બાત આપને ખુદ સે અપના પિછાડ વાળા કો ઉસકો જો વિશ્વાસ વાળા કો દાદા વો 10 સાલ વિશ્વાસ વાળા વિશ્વાસ કરતા હતા. તો બહુ વિશ્વાસ હો ગયા કે અભી યે લોકો બોલેંગે નહીં સાહેબ કો, તો હમ ઇતની દેર મેં ચલા જાયેગા. 10 વર્ષ થી આપતા હતા તો વિશ્વાસ બહુ આવી ગયો. પછી એમ થયું કે વિશ્વાસ બરોબર છે એટલે બોલશે નહીં, એટલે એમ કહે. મેં બહુ જગ્યા પે ઇસકો નરેટ કિયા હૈ લોકો કો. અબ 5 આજ્ઞા કે એ ઘણી જગ્યાએ મેં ઘણા લોકો ને કહી છે, સમજાઈ છે. 50-100 આદમી કા જિધર ભી કોઈ મંડલી મિલા ઉનકો બોલા હૈ કે આપ ઇસકો પ્રેક્ટિકલ અપ્લાઈ કરો. 50-100 માણસ ને જ્યાં કઈ બધા ભેગા થયા હોય ત્યાં 5 આજ્ઞા બધાને કહી અને કહ્યું કે તમે આને એપ્લાય કરો, કે છે પ્રેક્ટિકલ એપ્લાય કરો, પ્રેક્ટિસમાં લાવો, આ પ્રેક્ટિસમાં લાવો, એપ્લાય કરો. એમાં કઈ લોકો પછી આયા અમારે પાસે અને એને કહ્યા કે ધીઝ આર વેરી પ્રેક્ટિકલ થિંગ. ભાઈ એમાંથી ઘણા બીજા પછી એ લોકો પછી જે લોકોને વાત કરી એ લોકો પછી પાછળ આવીને કહી ગયા કે આ તમે જે વાત કરી એ બહુ પ્રેક્ટિકલ છે અને બહુ સારી છે. એ પ્રેક્ટિકલ વાત યાદ છે 5 આજ્ઞા. પ્રયત્ન કરો ને કીર્તન, એમાં બહુ મન જાય. ભજન કીર્તન માં બહુ મન જાય, મન બહુ જાય એમાં. એ ગમે વધારે એમને, તો વાંધો ખરો એનો? કોઈ વાંધો નહીં દાદા ભગવાન. અસિન જે કરું સભી ડિસ્ચાર્જ હે, સભી ડિસ્ચાર્જ હે. કીર્તન કરે છે, ડિસ્ચાર્જ છે એવું કેતા હતા ને આપ, એ શું છે જરા વધારે સમજાવો એમ કે છે. અભી જ્ઞાન લિયા હૈ તો કીર્તન કરતા હૈ, ડિસ્ચાર્જ હૈ. જ્ઞાન નહીં લેતા તો કીર્તન કરે, એ ચાર્જ હૈ. સમજમાં નહીં આવ્યું કે છે બરોબર? વો જ્ઞાન લિયા નહીં તો હમ હમ કીર્તન કરતા હૈ ઉસે કરતા હોતા હૈ ઓર જ્ઞાન લિયે કે બાદ કીર્તન હો જાતા હૈ હો જાતા હૈ જીતના વ્યવસ્થિત માં હોય એટલા હો જાયગા વ્યવસ્થિત નહીં હોય તો નહીં હો જાયગા ઓર જ્ઞાન લેને કે બાદ પહેલે તો હમ કીર્તન કરતા હૈ હમ ભક્તિ કરતા હૈ ઇગોઇઝમ કરતા હૈ ખાલી ઇગોઇઝમ સે ચાર્જ હોતા હૈ ઓર ઇગોઇઝમ બિના જો ક્રિયા હૈ વો ડિસ્ચાર્જ વો ઇફેક્ટ હૈ ઇફેક્ટ અને ચાર્જ કોઝિજ હૈ કોઝિજ એન્ડ ઇફેક્ટ ઇફેક્ટ એન્ડ કોઝિજ કોઝિજ એન્ડ ઇફેક્ટ ઇફેક્ટ એન્ડ કોઝિજ ચાલ રહે હૈ જન્મ જન્માંતર આપણે ફાઇલ નો સંભાળ નિકાલ કરવો હોય એટલે 500 રૂપિયા વાળો 500 આપીને આપણે નિકાલ કરીને છૂટી જવો હોય પણ સામો આપણને ના છોડે સામી વ્યક્તિ આપણને છોડે નહી એનો એ નિકાલ ના કરે તો આપણે ત્યાં શું કરું તો શું કરું હજુ કરે ને મૌન હવે આપણે આ વેકફિલ્ડ વાળા છે બહુ શ્રીમંત છે જાણે છે તો એ આપણે એ ફરી માંગવા આવે પૈસા તો આ કઈક મારી પાસે નથી પણ પેલો તો જાણતો હતો કે એમની પાસે તો બહુ પૈસા છે તો એ પેલો તો ચોટી જ પડે તો પછી ત્યાં કેવી રીતે કરું સંભાવ નિકાલ હમકુ ભી કોઈ એસા આવે નહી તો હમ ભી એસા નહીં કરતા બિલકુલ સંભાવ તો એસા સંભાવ નિકાલ કરના કા એટલે જ્યાં કુછ બોલને કા નહીં એસા નહીં હૈ નહીં સમજ ગયા હમ તો ક્યાં બોલતા હૈ દ્વેષ નહીં બિલકુલ દ્વેષ નહીં ઇતની સુનાએંગે લેકિન ઉસકો દ્વેષ નહીં ભાગ જાતા હૈ ચીજ નહીં વો આપકે આગે મેં મેને દેખા અસર બહોત હૈ ઉસમે જબ આપ ઉસકે સાથ રિલેટિવ રીઅલ ના સમજતે હુએ સબ ચીજો કો સામને રખતે હુએ ઉસકે સાથ જબ આપ સહદે સે બાત કરો તો નીચે ઉતર આતા હૈ બોલના પાંચ અજ્ઞાની મેં અસર જોઈ છે રિયલ રિલેટિવ ધ્યાનમાં રાખીને એની જોડે સર હૃદય થી આપણે એને સમજાવીએ તો એ ઉપર થી નીચે આવી જાય છે આપને વો એક દૂસરા ઓર ઉદાહરણ કે આપને 500 દે દિયા લેકિન હમને તો યે દેખા કે 500 જો લેને કો આયા થા વો 300 મે ભી ફસ જાતા થા ચલા જાતા યે 100 મે એક આદમી નંગોળ ભી હોતા હૈ અચ્છા વો સમજને કો તૈયાર નહીં હોતા હૈ જબ હૈ દેખો ને ઉસકા ક્યાં નાઈ કરતા હું અભી એક ભેંસ આપને દેખા હૈ તો અંદર આને કી તૈયારી કરતા હૈ ઇધર દરવાજા ખુલા એટલે તો આપણે ક્યાં કરને કા અહીં તક રહેને કા તો ક્યાં બોલને કા ભેંસ મત આવો અંદર એટલા બોલને કા ક્યાં કરને કા દરવાજો તો બંધ હોય નહીં થોડા અંદર ભી આયા હૈ લાઠી લે લેને કા થોડા એક પાઉ અંદર ભી રખા હૈ દરવાજા કેસે બંધ કરતા હૈ લાઠી લેને કા લાકડી લેવાની હા તો ક્યાં કરને કા આપને આપને બોલેગા કે બેન આપ બહાર જાઓ હમારે યહાં નહીં તુમકો બહુત નુકસાન હો જાયેગા તુમ પીછે પીછે નિકલેગા નહીં તો આપણે એસા નહીં બોલને કે આપની ભાષા નહીં સમજેગા તો એનકી ભાષામાં વાત કરને કા એક લકડી લે કે પાંવમાં લગા દે યાર એટલે સમજ જાયગી કે ઇધર નહીં જાને કા હૈ ઇધર હિંસા નહીં હૈ અંદર આયા હોતા તો બહુત હિંસા થી ફિર મુજાતા હોતા રહે ઉસકો તો ઇધર સે નિકલો ને ક્યાં હો જાયેગા ખુદા ખુદ કરે સમજે નહીં इसकी भाषा में बात करने का किसकी भाषा में उसी की भाषा में हाँ बंदा आया तो बंदे की भाषा है और इधर भी कोई आदमी ऐसा होता नहीं इधर भी कोई आदमी ऐसा हुआ नहीं तो हम इनकी भाषा से बात करता है, समझे ना, चले जाए इधर। पाँच साल थे क्या? ऐसा नहीं, एक भाषा नहीं, एक ने कहा सब जुदी जुदी भाषा है, जुदा है सबका। द्वेष नहीं रखने का, मन में हृदय में द्वेष नहीं रखने का, ऊपर से ऊपर की करवानू, हृदय में द्वेष नहीं रखवा। हाँ, हृदय में कुछ, हृदय में तो रिलेटिव और रियल, हृदय में तो रियल और रिलेटिव समझवानू। अब कोई आदमी को ऐसा बोलता है, कोई आदमी को पांच घंटा कि तुम नालायक है, बड़ी के लिए लायक नहीं है, लड़के के लिए फादर ना लायक नहीं है, सब बात बोलता है एक घंटा तक, तो भी इनको कुछ नहीं सोचता है। क्यों, हमारा आत्मा हमारा कुछ नहीं, समझे नहीं दादा? पांच आज्ञा में जो ये जो पांचों तत्व है बिल्कुल प्रैक्टिकल है, बिल्कुल प्रैक्टिकल साइंटिफिक। ये पांच आज्ञा जैसे बिल्कुल प्रैक्टिकल थे, साइंटिफिक थे, साइंटिफिक थे, साइंटिफिक थे। और वो उसका फौरन असर होता है, उसका मन के ऊपर फौरन असर होता है, मन पर बहुत असर होता है, बहुत असर होता है। प्रैक्टिकल है और इफेक्टिव है, इफेक्टिव है, मोस्ट इफेक्टिव। आप पूरा समझ गया पांच आज्ञा में? हाँ, और थोड़ा हमारे पास थोड़ा थोड़ा बात समझ जाओ तो बहुत फायदा है, फिर स्वतंत्र हो जाएगा। और भगवान की आपका भगवान भी ऊपरी नहीं, अपना भगवान का अपना स्वरूप है, अपना स्वरूप है। मेरे को वश हो गया है भगवान, मेरे को वश हो गया है भगवान का, ऊपरी हम नहीं है, मगर भगवान मेरे को वश हो गए। भगवान भगवान वश रहे, वो भक्त को भगवान बस देता है, वो जुदा भगवान है। अभी आप वश में हो जाते हो तो फिर कैसे? नहीं, हम भक्त नहीं। अब नहीं, आप हमारे वश में हो जाते हो। हाँ हाँ, वैसे ही वो वश, आप हमारे वश हो सही जाओ तो हाँ हो जाता है, बस वही है। लघुतम भाव श्रृंखला, बराबर श्रृंखला से बराबर। आज व्यवस्थित ने आपको जगा कर दिया आने का, दो दिन प्रयत्न किया पर नहीं, तो इतना काम हुआ, तो ज्यादा भाव करने से ज्यादा कर जाते। शिष्य गुरु शिष्य की श्रृंखला में जो बात होती है उसमें मैं नहीं गया हूँ, उसमें मैं नहीं गया हूँ, गुरु शिष्य के इसमें मैं नहीं गया। यानी किसी एक को गुरु नहीं माना है? नहीं, आपने पांच आज्ञा दी तो आप सामने रहते हैं, जब पांच आज्ञा आती है किसी और की जो आज्ञा सामने है, जिसको आगे उसको तो उनकी आज्ञा सामने रहती है, और सबके सामने एक इष्ट भगवान जिसको के इष्ट माना हुआ है उसको हर वक्त उसमें ही सबको देखने का। आप पांच आज्ञा जब आती है तब आप मेरे सामने आते हैं, दूसरे किसी की आज्ञा में जब पालता हूँ तो वो सामने आते हैं, और सबके सबके ऊपर जो इष्ट देव है वो तो है, इसलिए कोई किसी को मैंने गुरु एक गुरु तरीके नहीं रखा। बराबर। अब ये पांच आज्ञा के बाद मैं रात को सोने के वक्त क्या करता हूँ, सोने से पहले सेल्फ एनालिसिस करने का, इंट्रोस्पेक्शन, आज दिन में अच्छा क्या किया, अच्छा कैसे कि जिससे किसी को सुख मिला, बराबर, वो जो सुख मिला तो वो प्रभु के अर्पित करने का कि तुमने किया। रात को सोने के पहले 5-10 मिनट जैसा टाइम मिला हो अपने अंदर खुद का देखते हैं, इंट्रोस्पेक्शन करते हैं कि आज दिन में किसको सुख दिया, वो देख लेने का, और फिर वो इष्ट देव को अर्पण कर देने का, वो उनकी फिर देखने का दुख किसको दिया, फिर देखने का दुख किसको किसको दिया, उसका दोष अपने ऊपर लेने का, दुख का दोष अपने ऊपर लेना, और प्रभु से प्रार्थना करने का कि प्रभु मेरे को इतनी शक्ति दो नहीं कि ये ऐसा फिर मुझसे नहीं हो, नहीं बराबर, आज जो हुआ ये दोबारा नहीं हो, उसके लिए क्षमा मांगने का और बोलने का कि मुझसे ऐसा कल नहीं हो। अगर तो कोई चीज ऐसा है जो बिल्कुल छोड़ सकता है आदमी, तो उस वक्त उनके साथ प्रण करने का कि आज के बाद नहीं करूंगा, लेकिन अगर प्रण नहीं कर सकते तो फिर उनसे खाली शक्ति मांगने का कि आप मुझे शक्ति दो कि नहीं। उसके बाद में फिर एक आखिरी चीज, लोग का नाश है वही दादा, ये दादा भगवान ही है। एक 50 मिनट बोलो तो क्या क्या हो जाएगा, मगर इतना जोर से अपने कान सुने ऐसा है। पर ये जो मैं बोलता हूँ हरे कृष्ण वो उतना ही ऊंचा बोलता हूँ मैं, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ એવું પણ એટલું જ જોશ થી બોલું છું. મેં આખું બતા દઉં, વો ભી દવા હૈ મગર ડ્યુ ડેટ ની છે ને વો ડેટ કી અંદર ગયા હૈ. ये ड्यू डेट की है और ये डेट की बाहर है. तो आपको जो जो दवा चाहिए जो दवा ठीक लगे करना, मगर हम तो बता सकता है ऐसा. साला उसका भी वही मीनिंग है, वही हरे उसका मीनिंग वही है हरे कृष्णा हरे कहलो अर्थ एक से सेम. यही है तुम्हारा जय जयकार हो. नहीं आज की बात ऐसी नहीं है, वो तो आज हरे कृष्ण खड़ा बैठा है वो तो उसका उसकी बात बोलने का प्रत्यक्ष की बात बोलने का. क्या बैठा है? प्रगट है, प्रत्यक्ष है. प्रत्यक्ष है, प्रत्यक्ष है वो अभी परोक्ष है, सामने नहीं है. बात इतना ही फर्क है, जीवंत है. एक घंटा बोलो तो बहुत हो गए, 50 मिनट बोलो नहीं तो 8 मिनट से कमी नहीं बोलना का, 8 मिनट से ज्यादा बोलने का, 8 मिनट से ज्यादा, 50 मिनट बरोबर इससे ज्यादा नहीं. ये बोलो तुम्हारा तुमने आजादी हो जाएगा, आश्चर्य कभी हुआ नहीं. दिस इज द फर्स्ट कैश बैंक ऑफ डिवाइन सॉल्यूशन. जय सच्चिदानंद. इनको साइंटिस्ट को मानना पड़ेगा ना, अमेरिका में सबको मानना पड़ता है और रेवरेंट को भी मानना पड़ता है. ऑपरेशन जागृत करता है अटाग्रह नहीं क्या माँ है, शक्ति है अंदर की, वो जागृत होकर अपना आशीर्वाद देती है बस. और कुछ क्या करता है जागृत करने से? जागृत करने में क्या वो करता है कुंडली जागृत करने वाला? मन को शांति ज्यादा बढ़ती है. वो क्या करता है जो जागृत करता है? नहीं, जो जागृत करता है वो तो एकदम कर दिया उसने, ये तो एकदम कर ही दे बस. कैसे अपना होता है? बस ऐसे बैठ, जैसे आपके साथ बैठे उनके साथ बैठे और बोला ऐसे बैठो, बोलो माँ मुझे मेरी आत्मा से मिलाओ, माँ मुझे मेरी आत्मा से मिलाओ, माँ मुझे मेरी आत्मा से मिलाओ. बस मतलब 15 मिनट में मुझे तो इधर था ना, दर्द था. बोलो कुंडलिनी का स्थान किधर है? इसके नीचे. हाँ, पॉकेट से ऊपर. वो दो चक्कर के बीच में, दो चक्कर के बीच में है? नहीं, नीचे. नीचे कैसे? जो नीचे नीचे एकदम नीचे. नहीं, एकदम जो नीचे है उसके ऊपर. मूलाधार ना? मूलाधार के ऊपर. मूलाधार नहीं, ऊपर. मूलाधार नहीं, ऊपर. मूलाधार लास्ट है. मूलाधार, मूलाधार के ऊपर कुंडलिनी. मूलाधार नहीं, ऊपर से कुंडलिनी. ऐसा मूलाधार ना जो गेट छे एने ऊपर गणेश जी बैसे छे. मूलाधार ना द्वार ऊपर गणेश बैसे छे. ओम श्री गणेश. प्रश्न था पर हरे कौन? हरे कौन? એનો જે ભેદ પાડે બધી સાચી ખરી. એટલે મારે મહાદેવ ને હરે. હરી ને ભગવાન ક્યાં છે? હરી હરી હરી હરી હરી હરી ભગવાન હરી હરે એને હરે ક્યાં છે? હરે કૃષ્ણ કહેતે બરોબર ને? હરે કૃષ્ણ બોલે કૃષ્ણ માટે તો બરોબર ને? અરે દેહાડી નમો ભગવતે વાસુદેવ બોલે બરોબર. હા એ તો બરોબર. આ તો બધું સાયકોલોજી છે. રામભાઈ પૂછે છે દત્તાત્રેય ભગવાન નું શું છે? દત્તાત્રેય દત્તાત્રેય દત્તાત્રેય થઈ ગયા ને એ શું છે? એ થઈ ગયા એક યોગી હતા ને તો એ શું કહેવા માંગે છે? ગુરુ બધા મારા ગુરુ. હા બધા કૂતરા કૂતરા ને ગુરુ બનાવેલો. હા એટલે બધાને ગુણ લીધા. હા બધાને ગુણ લીધા તેથી ભગવાન થઈ શકે નહીં. એ બધા ગુણો ગુણો પૌગોલિક છે. કામ લાગે છે ને આ બધા ગુણો નાશી વિનાશી છે. કેવા છે? વિનાશી. દત્તાત્રેય એક અવતાર હતો, અવતાર હતો દત્તાત્રેય. જૈનો એક્સેપ્ટ ના કરે, જૈનો રામ ને કૃષ્ણ ને એક્સેપ્ટ કરે. બાકી આ લોકો તો કાચબો ભગવાન, મત્સ્ય અવતાર મોસડું ભગવાન, સમજો ને, એને અવતાર ગણે છે ને. હા, એને અવતાર ગણે છે. એટલે આ બધું આમાં ઘણું ખરું રૂપક હોય છે ને, ત્યારે લોકો માની લીધું. હા, રૂપક બ્રહ્મા વિષ્ણુ મહેશ બધું રૂપક છે. ઉત્પત્તિ વ્યય ને ધ્રુવ, ઉત્પત્તિ વ્યય એનું રૂપક છે. હા, તીર્થંકર નું કેવું સાયન્ટિફિક વસ્તુ, એમાં કયું લોચો બોચો મારે નહીં, કઈ ફેરફાર ના કહી શકે. વૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક કેવું પડે, સાચા પુરુષ ને. હા, આ બધા આવ્યા અત્યારે ઘેર ના જાય, તો ઘેર ના જાય, કરું ભાગ્યો જ ગણો એવું આ વ્યવસ્થિત ગોઠવેલું છે. બરાબર, નહીં તો આ બધા ખાય જ છે ને, એ કે છે અહીં હોય રહી છે ને, હવે શક્ય નહી. બરાબર, આ બધું છે એ બરોબર છે, એ બરોબર છે. કાકા જાય છે તે બરોબર છે, ના જાય પછી આગળ નું ઉપાધિ થાય ને. કેટલાક કાકા ને જાય રાખો, કોઈ ના બેહાર, બધા જાય, ટાઈમ થાય તો આ હેડી. એન્જિન હતું, એન્જિન ગયું ત્યાં પછી બીજું એન્જિન ઉભું થયું. હા, બરોબર, એ ક્યાં છે બધું ભાઈ, બહાર ક્યાં છે એન્જિન, અને બીજા લબાય આશ્રિતો એના આશ્રિત. કેટલો ભાર ચીમનભાઈ ને ખેંચવો પડે, કશું નહીં. હા, ચીમનભાઈ બહુ ભાગ ભાગ ખેંચવો પડે, એટલે જેટલા દોસ્ત માં જો હોય એટલે ફરી શકાય ને, વધન નહીં. લાઈટ એન્જિન ડબલા ડબ્બાનું કોઈ અવલંબન છે જ નહીં. ડબ્બા આપણે એમ કહીએ કે મને મોહ નથી જોઈતો, તો અસર શું કેવી રીતે થાય? અને સાડી તો લેતા હોઈએ પાછા. આપણે એમની બધી બહેનપણીઓ આવી હતી, એની જોડે વાત થઈ, આપણે દુકાન પર ગયા હોઈએ, સાડી લેતા હોય વેચાતી, ત્યારે તે ઘડી આમ થાય કે આ મોહ થાય છે કરીને, અને અંદર મનમાં એવો ભાવ કર્યા કરે કે આ મોહ મારે ના જોઈએ, ના હોવો જોઈએ. અને બીજી બાજુ સાડી તો લે, ના મોહ ના હોય, જ્ઞાન જ ખોટું છે ને. જો ના દાદા, પણ આપ કહો છો ને કે મોહ ના હોવો જોઈએ, જ્ઞાન ખોટું, એમ કઈ એમ કઈ મોહ છે તરત. તો શું કરવું જોઈએ એમ કે છે, તો શું થવું કરવું જોઈએ, મોહ કાઢવા માટે શું કરવું જોઈએ? એ મોહ છે તે બીજી જગ્યાએ સુખ નહીં મળવાથી આ જગ્યાએ મોહ ઉત્પન્ન થયેલો છે, એટલે બીજી જગ્યાએ સુખ ગોતી કાઢવું પડે. કેવું, એથી અમે કહ્યું ને, આ ભગત દાદા વાળા ચીન થઈ જગ્યા ને બધું બોલી, એટલે આ સુખ વધી જશે, એવા બધા મોહ ઓછો થઈ જાય. પણ દાદા તમે કહો છો ને, ઓલવેઝ કાઉન્ટર વેટ મૂકી દેવું, કે આપણે તમે ન કે કેવળ શુદ્ધ આત્મા નો અનુભવ સિવાય દુનિયા ને કોઈ વિનાશી ચીજ મને જોઈતી નથી, એવું બોલવાથી પણ ફરક પડે. હા, ફરક પડે ને, તો એમ જ કહું છું કે એમ બોલવાથી ફરક પડે ને. એ તો જ્ઞાન લીધેલું હોય તેને, જ્ઞાન લીધેલું હોય તેને, બાકી અહીં જ્ઞાન લીધેલું હોય તેને તો મોહ મોહ જ હોતો નથી ને. કસાય મન પડી જાય ને, તો મોહનો મોહનો કસાય નો આ જે છે એ તો ચારિત્ર મોહ છે. ચારિત્ર મોહ છે, આવું ખરું છે ને, કામ ચારિત્ર મોહ એટલે નિકાલી દો, મોહ નિકાલ કરવાનો જે આવ્યો છે. હવે ના ગમતો હોય તો નિકાલ કરી નાખો, ના ગમે તો કરો. ચારિત્ર મોહ નીકળતો હોય, ગમતો હોય, કોઈ વખત કોઈ વખત ખરું ખરું ના ગમતો હોય, કોઈ વખત ગમતો હોય, ખરો ખરો માલ ના ગમતો થઈ ગયો હોય. કારણ કે હવે જે શું જે શુભ અમે કલ્પ્યું તે એમાં કર્યું છે, અને ખરું શું તો આમાં આત્મામાં. હા, બરાબર છે. પછી દાદા, હવે આ રોજના રોજ પ્રોબ્લેમ બધાને ઘરમાં હોય, કે આજે ઇલેક્ટ્રિસિટી નથી જતી રહી, ને પાણી નથી આવ્યું, ના નથી, અને એનાથી બધા પ્રોબ્લેમ લાગતા હોય, એ કેવી રીતે એવોર્ડ કરે, એ કેવી રીતે લેવાય? તો એવોર્ડ થાય કે પાણી વહેલું આવે, તો એ સમજાવે કેવી રીતે? એમ ના, મને પ્રોબ્લેમ પાણી વધારે આવે એટલે આપણે જાય ના આવ્યું, એટલે જયારે આવે ત્યારે તું ખરું, તમારી ભાવ છે શું કહેવાનું? અમારો ભાવ છે જયારે ના આવે ત્યારે પાણી વગર ના ચાલ્યું પણ ના હોય, કઈક તો કરવું પડે ને. પાણી ના આવે તો ઘર તો ના ચાલે ને. બે દિવસ સુધી ધારો કે ના આવ્યું તો કઈક તો ઉપાય કરવો પડે ને. ગમે તે કોઈ ભાઈ ને મોકલે પૈસા આપીને મંગાવી લેવાનું, ઉપાય તો કરવાના. ના બે ટેન્શન થઈ જાય, કાશું લાઈફ માં પ્રોબ્લેમ જ આવે. માટે આઈટમ પૈસા જુદા રાખ્યો હોય તમારે ફરતી રાખવાના. હા એ તો બરાબર છે. અનફોર્સિડ આઈટમ એમનો એમનો પોઈન્ટ એ નથી, પૈસા નો પોઈન્ટ નથી. એમનો પોઈન્ટ ટેન્શન નો છે. એ વખતે ટેન્શન વધી જાય છે તો શું કરવું? ટેન્શન થયા માટે વધે. હા એની વાત છે. ટેન્શન થાય છે એમ. હવે બધા નાના ના પ્રોબ્લેમ આવે ને, ટેન્શન તો થાય જ ને એમ. પ્રોબ્લેમ કરીએ છીએ પણ દાદા આપણા હાથમાં બધું છે કે શું કાઢવાનું? ગયું કોણ ગયું એવું લખી નાખવાનું. કોણ ફોર એવર એનો કકડાટ શું? ભૂતકાળ ને તો કોઈ મૂર્ખ ના માટે ભૂતકાળ પડી ગયું. ભૂતકાળ લાઈટ અત્યારે વર્તમાન થયું ને. હું બેઠી છું અહીંયા, લાઈટ નથી, પાણી નથી, એટલે બધું વર્તમાન થયું ને. એ સ્વામી લાઈટ ને પાણી ના હોય તો એ મીણબત્તી હરગાવી. પાણી છે તે ભાઈ ને મો ઉભો કરવાનું. દાદા પછી કામ વાળી આજકાલ તો નથી આવતી. એ કે કામ વાળી ન હોય તો કોને મોકલવી? હમણાં આપડે જાતે કરી લેવું. પ્રોબ્લેમ ઓછા થતા નથી, પ્રોબ્લેમ વધે છે. પ્રોબ્લેમ જેવું છે શું છે? મગજ ખાલી થઈ જાય. જો સાસુ વરંગણી હોય તો પેલા બધા પ્રોબ્લેમ રહી જાય. આ એક માં જ આવી જાય. માણસ નો સ્વભાવ કેવો છે કે એક વખત એક જ વસ્તુ ને વેદે. બરોબર દાદા. એટલે આપડે જાય ને આપડી જાતે ચપ્પુ લઈ લોહી કરી એટલે ક્યાં રહે છે? પેલા પ્રોબ્લેમ બંધ. બધા ભૂલી જશે. દાદા કે એક જ પ્રોબ્લેમ કઈ ન હોતો, કઈ ને કઈ પ્રોબ્લેમ લાવે છે. એક પ્રોબ્લેમ તો લાવે છે. લોક ને પ્રોબ્લેમ ઉભો થાય તો ભલું થયું લાગે. લોક ને પ્રોબ્લેમ ઉભો થાય કે શું કરે છે સારા માણસ નું નામ લઉં તે સત્સંગ, સારા શબ્દ બોલા તે સત્સંગ. દસ આઠ ત્યાંથી ઔરંગાબાદ સાંજે ગાડી ગાડી લઈ જાવ. કે તમે વાપરો કેવા મૂકું? તમારી ગેસ મૂકવાના ત્યાં ધનો પ્રશ્ન કર્યો આજ ગેસ. એટલે હાલ તું આવ્યો, વાર માં આવ્યો. એને ફક્ત જ્ઞાન આપ્યું હતું ને તે પાંચ આજ્ઞાઓ માં કરવા કરે છે. અને મોટું આશ્ચર્ય છે આ પાંચ આજ્ઞા તો પછી મને ભેગો જ થયો ને પાંચ આજ્ઞામાં લોકોને શીખવાડ્યા પચાસ એક માસ કે આથી બહાર દુનિયામાં કોઈ વસ્તુ છે છતાં જ્ઞાન પરિણામ પામે નથી જેવું છે એ આજ્ઞામાં જ છે. જ્ઞાન તો એમનું જૂનું હતું ને ત્યાં જોડે આવી રાખ્યો ને આજ્ઞા બહુ ઊંચી બહુ પચાસ એક માણસ ને દુકાન શીખવાડી દીધો આવું છે આ દુનિયામાં જો મારા બધા પથલા વચ્ચે ઉડી જાય છે. કામ થયું એરિંગ પાછો આવ્યો અને બધા ને ઇનામ આપીને વિશ્વાસઘાત કર્યો તેના હું પાંચસો આલ્યા કે તમે ચોર ને નતા આપ્યા મેં કહ્યું પોલીસ વાળા 2000 આપડે 15 આપ્યા 2000 આપડે 2000 જ કેસો ને 2 લાખ નું કેસ 2000 નો દાખલો છે. મમ્મી પાસે શું એટલે હમણાં વાત નીકળી હતી ને એટલે સારું બોલે તો સારા પરમાણુ અવળું બોલે તો સારા પરમાણુ ઘૂસી જાય અને અવળું બોલે તો ખરાબ પરમાણુ ઘૂસી જાય તો એવું એવું કે ને સાંભળે જુએ એ બધાની અસર હશે ને બધાની અસર અવળું જુએ એવું તો હવળી અસર અવળું જોયે તો હવળી અસર બધાને અસર ઇફેક્ટિવ છે બધું વાણીમાં અવળું બોલ્યા જે લેંગ્વેજ સંસ્કૃતિ નથી સંસ્કારવાળી નથી તે બોલ્યા કે સંસ્કારવાળી બોલશે તો ને પરમાણુ તરત તેથી અને વર્તન એ સંસ્કારવાળું હોય તો ખરાબ છે. વખત વર્તન ચલાવી લેવામાં આવશે પણ આ બે તો જોઈએ ચોક્કસ વાણી ને મન વર્તન હેલ્પ કરતું નથી. આમ વટવા ચાલે કે એસ માં ચાલે ફૂડજૂડ ચાલતો એને કઈ હેલ્પ નથી કરતો. વાણી બોલે એટલે પરમાણુ ઘુસાય વાણી ના ગમતી વાણી પોતાને ખબર પડે છે કે આ બોલવા જેવી નથી છતાંય મને તો પછી પેલા પેસે પરમાણુ તો એ પરમાણુ પેસે એ પરમાણુ ના કાઢે એટલું માટે કરે ને પાછું તાર પ્રતિકોણ કરી નાખે એટલે પરમાણુ ના પેસે પ્રતિકોણ એ જાણે નથી પેસવા દેવી પણ બોલી જવાય છે પોતા એમના ઈચ્છા હોય તો તેથી ઈચ્છા ના હોય તો બોલી જવાય એટલે પણ અંતર પ્રતિકોણ કરે એવું માનસિક પણ ખરું ને માનસિક માં પણ એવું જ ને કાયદો હોય આપડે દેખો તારી થા દેખો તારી થા ઘણી વખત એવું બને એ ખબર છે કે આ એટલે મન બતાડે છે ખોટું છે જ્ઞાન કે છે કે નિર્દોષ જ જવું છે અને મન ભૂલો બતાડ બતાડ કર્યા કરતો તો શું તો પેલા પરમાણુ પેસવાના તે વખતે મન ભૂલો નહીં બતાવતું એમ નહીં એટલે નેગેટિવ બતાડ્યા કરતું હોય એ કોણ બતાડે તો એ નહીં આપણી શક્તિ વિદેશ છે આપણી શક્તિ પ્રજ્ઞા શક્તિ એ બરોબર છે પણ પેલું એ ખબર છે, આ માણસ ખોટું નથી કરતો, છતાં પેલું મન બતાડ્યા જ કરતું હોય કે આ જો ઊંધું કરી નાખ્યું, આને આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, તો પેલા પરમાણુ પેસવાના. આવું બતાડ બતાડ સાથે કરતું હોય મન, બતાડ કરે છે. તો આપડે પેલા એવો અભિપ્રાય હતો એટલે પ્રમાણે કરતું હતું, હવે આજે અભિપ્રાય ફર્યો છે એટલે આપણે કરીએ. એટલે આ મન માં આવું ઊંધું ચાલતું હોય તો એના પડઘા બહાર પડે, પડઘા બંધ કરે ઠંડુ થી. આવું મન માં ઊંધું ચાલતું હોય તો એના પડઘા બહાર પડે, પડઘા શું વાંચો વાંચો બધું ઉછી જાય બધું. અરે મોડા પર કરતી થાય સમજાય જાતના, એટલું બધું અસર આવી જાય, સંકેત આવી જાય, સંકેત દેખાય લક્ષણો. અરે શરીર પર આમ આમ થઈ જાય, આમ આમ થઈ જાય. આપડે જયારે કોઈ ભડકાયું નથી, શું થઈ ગયું, અંદર થી ભડકાયો. અને પ્રતિક્રમણ ની પણ એવી પડઘો પડે. હા એ ક્લિયરન્સ કરી આપે, પ્રતિક્રમણ ક્લિયરન્સ કરી આપે. રમવા જવું હોય તો જજે, હા નહી બેસે કાલે. કેટલા ફ્રેન્ડ એ બધું છે, વાનગીમાં બધું કહી દેજે, મોટી લાઈન માં કહ્યું ને. તું તો ફાધર થવાનો નથી ને, અમે થવાનું નથી. ચાલ હા વાતચીત કરે. આ સંજોગો જ બિલીફ બદલાવતા હોય છે નિરંતર. હું ફાધર થયો એ બિલીફ એને થઈ જાય તરત જ, સંજોગો ભેગો થાય એટલે બિલીફ બદલાઈ જાય તરત. હા બિલીફ બિલીફ બધું બદલી જાય, એ વર્તન બદલાઈ ગયું. હા પણ સંજોગો ને જો પૂછાતી હોય તો સંજોગો કાઢી નાખે, બિલીફ બદલાવાના દે, પોતાની બિલીફ બદલાવાના દે. પછી સંજોગો એની બેર એસે કરી જાય, પણ તે બોલી બિલીફ ના બદલાવા દે. કઈ રીતે બને પુરુષાર્થ, કઈ રીતે હોય એમાં સંજોગો ની અસર? સંજોગો માં બિલીફ ના બદલાય એવા પુરુષાર્થ જાય ને બધું, પોતે બિલીફ ના બદલાય. બિલીફ કઈ રીતે ના બદલાય? સ્ટ્રોંગ હોય, જે મારે તો આ ધ્યેય છે, ધ્યેય ના ચૂકે ગમે તેવા સંજોગો, ધ્યેય ચૂકે એટલે થઈ રહ્યું ખરા માણસ. ક્યાં ઉદય કરું સત્તા ચાલે, એમાં પુરસાદ પોતાનો પ્રતિક્રમણ એ બધું ચાલે. એને તો હોય નઈ ને એવું, એને હોય નઈ ને એવું, એને ચેત હોય. પણ આવી વાત સાંભળે તો કઈ ઉભું થાય ને, કઈ ઉભું થાય પ્રતિકોળ ના કરે ને પસ્તાવ કરું છું આમ કરું છું. ત્રણ દાડા નો મુકામ છે એક દાડો, ઠીક છે. જ્ઞાન નું ડેવલપમેન્ટ જ નથી થતું, પછી શું વાતચીત કરું? હા પણ ડેવલપ કરવાનો અત્યારે પ્રયત્ન ત્યારે કર્યો, તું તો તારું હા એનું ડેવલપ કરવા માટે પ્રયત્ન કરો, એવો પ્રયત્ન થોડો ઘણો અમે કર્યો, તેમાંથી 10% જેટલો તો કેટલું ડેવલપમેન્ટ થઈ ગયો પછી કરજે. એટલે મેં વિચાર કર્યો કે હવે પાસ થઈ જાય આખું, નહીં તો આ દેવ બગડે કહ્યું. એટલે મેં તને કહ્યું જ નથી, આ કર્યા કરજે, પાસ થયા પછી કરજે બધું. શું બે બગડે તેના કરતા, એક કોઈ બગડે ને એ રીતે કામ લેવું શું કહું? તેને 10% ના રેવાય, 20% ના રેવાય, પણ આખું ના રેવાય એવું બને ના, ઉપયોગ મળે. પેલી એટલે સંજોગો ની લિંક અને બ્રેક કરતું જ હોય છે, સંજોગો ની લિંક ઉપયોગ ની લિંક ને તોડતું જ હોય છે. પછી એ સંજોગો નો ભીડો ડાઉન જાય એટલે પાછું આપણું જોઈન્ટ કરવાનું. તમે કહેતા હતા દાદા હું ગાડીમાં જયારે મુસાફરી કરીશ ત્યારે બધું આમ જોઈન્ટ કરી દઈશ. આજે થોડી વાર કરી છે કે દાદા ઊંઘ આવી ગઈ, થોડી વાર કરી શક્યો પછી ઊંઘ આવી ગઈ. તમે બેઠા બેઠો બધા ઝાડ આ બધામાં શુદ્ધાત્મા જોતે જોતે જોતે, બધા ઝાડ પાન બધા શુદ્ધાત્મા જોતે જોતે પછી ઊંઘ આવી ગઈ. સંજોગો ફરી વર્યા બધા એ હું કે પણ કેટલા સંજોગો ભેગા થાય ત્યારે હું થાય એની પાછળ બીજા શું હોય છે એટલે પોતાનું કઈ પુરુષાર્થ મંદતા પણ હોય છે એમાં પોતાનું કઈ પુરુષાર્થ મંદતા પણ હોય છે ઊંઘાવા માટે પુરુષાર્થ મંદતા થી જ ઊંઘાવે પુરુષાર્થ નહીં હોવાથી જ ઊંઘાવે પુરુષાર્થ નહીં હોવાથી થોડી વાર દાદા ભગવાન અસીમ જઈ છે કાર બોલ્યો શુદ્ધાત્મા જોયું એ બોલ્યો બહાર જોયું પછી બહાર જોયું આ ચાર કલાક તો મને થયા કલાકે રહ્યું છે ને અડધો કલાક સવા કલાક રહ્યું અડધી બોલાઈ ગઈ પછી ઉડી ગઈ શું અડધી બોલાય ચરણવિધિ એ ઉપયોગ જ કહેવાય ને વિચાર આવે ત્યારે જોવાનો ઉપયોગ ચારે કલાક એવું કર્યું કેટલા કલાક બીજો શામાં ઉપયોગ જતો હતો થોડો વાતોમાં ગયો કલાક એક વાતોમાં ગયો કલાક એક વાતોમાં ગયો વાતોમાં બરોબર પછી બીજો કલાક ચાર કલાક થયા ને તમને પાંચ કલાક કલાક તમારે હે વાતો ના વડા હું કર્યા મરચું ભરપૂર નાખી દઉં પછી સુઈ ગયા એવી સુઈ ગયા હે એવી સુઈ ગયા શું કે સુઈ ગયો તો એથી સુઈ ગયો તો કોણ ઊંઘી ગયો તો ક્યાં સીટ ઉપર સીટ ઉપર બેઠા ત્યાં કઈ જગ્યા હોય લગ્ન નવું જ કઈ બીજું શું કર્યું સારું શું કર્યું નકામાં મનુષ્ય બહુ અવતાર બગાડે છે ને તમે કેટલા કલાક ભૂઈ ગયા કલાક તું તો મુંબઈ થી બેઠો કેટલા કલાક થયું આગ્રામાં થોડું રહેવું પડે ને તો એક જાગૃતિ નો પેલો વિચાર એટલે દાદા કે ને અમે પ્લેન માં જઈએ તો પ્લેન પર કને ગમે તે ઘડીએ કઈ થઈ જાય તો અમે અમારા ઉપયોગ માં રહીએ હા પણ થઈ જાય એટલે આપણે ચા બાકાય બંધું તો કે કે એવું કે બસ નું એવું ઠેકાણું નહીં બસ ની ગાડી નું ઠેકાણું એટલે આપણે ઉપયોગ માં રહીએ નહીં તો પેલો અવતાર બગડી જાય ઊંઘી ગયા હોય એટલે જાનવર નો આવે અમેરિકા વાળા બહુ સરસ રાખે બહુ સરસ એ લોકો બ્રિલિયન્ટ લોકો અમેરિકા ગયેલા ને એની તવાર માલ બધો અહીંયા ખરા તવાર માલ પણ અહીં તવાર માલ ને કચરો ભેગો હોય કેવું ભેગો હોય દીપક ને તું કચરા માં કાઢ નાખું તોર માં કાઢી નાખો કચરામાં ગુણ તો માન એક દાડો વાતચીત ચાલતી હોય ને ત્યારે એવું હોય કે આ કચરો ને આ ગુણ આ ગુણ થી પ્રગતિ મંડાય એવું છે પેલું નુકસાન થાય એવું છે વાત બરોબર થઈને હાથો છે